એટલે ભક્તિ માર્ગમાં એનો પ્રેમાશક્તિ વ્યસનરૂપી જે વિકાસ છે એ શક્ય નહીં રહી જાય. એટલે પુરુષોત્તમજી કહે છે કે એ ચિંતાના નિવૃત્તિનો ઉપાય કહેતા કહેતા ઉદ્વેગરૂપ જે પ્રતિબંધ છે એનું નિવારણ પણ આપે નવરત્ન ગ્રંથમાં કર્યું. તથા સેવા કરણે, આવી રીતે ઉદ્વેગ રહિત, ચિંતા રહિત, પ્રાકૃતિક કે સહજ જે જીવના અને દેહના દોષો છે એનાથી પણ મુક્ત થઈને જ્યારે ભગવત સેવા પરાયણ જીવાત્મા થશે ત્યારે ભગવત પ્રાકટ્યસ્ય અનુભાવ પ્રદર્શનસ્ય ચ અવશ્યમ ભાવાત. આવી રીતે જ્યારે ઉદ્વેગ રહિત પૂર્ણ ચિત્ત પ્રભુમાં લગાવીને ભાવનાથી દોષમુક્ત થઈને જ્યારે એ પ્રભુ સેવા કરશે તો એ કરતાં કરતાં પ્રભુ એને અવશ્ય કોઈક ને કોઈક જાતનો પોતાનો અનુભવ એટલે પોતાની પ્રતિક્રિયા પ્રભુ સેવકના સન્મુખ પ્રકટ કરશે ને કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તેમ છતાં પણ યદા પ્રારબ્ધાદિવશાત, એવા કોઈ પ્રારબ્ધના કર્મો છે કે ફલો છે કે જે ફલને ભોગવવા માટે એની દેહેન્દ્રિયોની ગતિ છે એ સદસત કાર્યો અન્ય કાર્યમાં થાય. પૂર્વ દોષોપોદબલનં તદા પાત્રસ્ય સ્વલ્પત્વાત મહત્યાહ કૃપાયાહ તસ્મિન માને તસ્ય સુઉત્કર્ષ સ્ફૂર્તૌ ભગવદ આજ્ઞા ભંગાપરાધ હે જાતે ભગવતો અપ્રસન્નતા ભવેત. જેમ આપણે રુક્ષ્મિણીજીના પ્રસંગમાં જોયું કે પ્રભુમાં અનન્ય આસક્તિ હોવા છતાં પણ એને આપણે શું કહીશું એમના અંદર જે ગર્વ થયો એને, યા તો ભગવદ ઈચ્છા એવી વિપરીત છે એમ કહીશું, અથવા તો પ્રભુ જો પ્રારબ્ધના એવા કોઈ ભોગ એમને એ ભોગવે એમ ઈચ્છે છે તો પૂર્વજન્મના એવા કોઈ દુષ્કર્મો છે જેને કારણે એમને પ્રભુનો આટલો વિયોગ ભોગવવો પડ્યો અને કષ્ટ સહન કરવું પડ્યું. એવી રીતે જીવાત્મા પોતાના તરફથી ઘણો પ્રયત્ન કરે તેમ છતાં પણ કોઈક દોષોને કારણે એવું બને જ છે કે જીવાત્માના અંદર પોતાના અંદર જે સૌભાગ્ય મળ્યું છે પ્રભુની કૃપાનું એને કારણે કોઈક જાતનો અહંકાર, અભિમાન, પોતાના ઉત્કર્ષનો બોધ છે એ સ્ફુરિત થઈ જાય અને એ સ્ફુરિત થઈ જવાના પરિણામે પ્રભુ કોઈક જાતની એમને શિક્ષા પણ કરે એ દોષના નિવારણ માટે. આ જ્યારે સ્થિતિ થાય ત્યારે ભગવદ્ ધર્મરૂપાયા સેવાયા નિત્યમ ક્રિયમાણત્વાત, ભગવત સેવા તો ભગવાન ગીતામાં કહે છે કે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત, કે બહુ ઓછું પણ યદી ધર્માચરણ કરવામાં આવ્યું તો પણ બહુ મોટા ભયથી એ બચાવે છે. અને જે કંઈ પણ ભગવત સંબંધી કાર્યો છે, પ્રભુ સંબંધી ભક્તિ છે, એ ભલે નાનામાં નાનું પણ એનું અનુષ્ઠાન કર્યું હોય તો પણ એનો નાશ કદી પણ થતો નથી, એ સંચિત થાય છે. એમ દોષ સહિત ભગવત સેવા કરતા છતાં પણ જે કરેલું છે એ કદી નષ્ટ થતું નથી, પ્રભુ સંબંધી જે કંઈ પણ કાર્ય કર્યું છે એ જળવાઈ રહે છે. એટલે એ જીવાત્માને ભક્તિ માર્ગમાંથી તો પતન નહીં થાય પરંતુ નાશાભાવેના અપરાધ જનિત પશ્ચાત્તાપોત્પત્તૌ ચિંતા સંભવે, કર્યું છે એ તો નષ્ટ નહીં થાય પરંતુ જે અપરાધ સહિત થયું છે એનો પશ્ચાત્તાપ તો મનમાં રહેશે કે આ મારાથી અપરાધ થઈ ગયો. એ પશ્ચાત્તાપ ફરીથી પાછો કોઈ ઉદ્વેગ કે ચિંતાને પેદા કરશે. એટલે એ ચિંતા સહિત જે કરવામાં આવી રહ્યું છે કે હવે જે કરવામાં આવશે એ ફરી પાછું દોષવાળું બની જશે. એટલે આ એક એવી જાતનો ચક્ર છે કે જેના અંદર નવરત્નમાંથી માંડ બચીને બહાર આવ્યા, પ્રભુની બહુ કૃપા પણ પ્રાપ્ત કરી તોય દોષ થઈ ગયો, એ દોષને કારણે ભગવાન કોઈ દંડ કરી રહ્યા છે એ બોધ થયો. ફરીથી જોવાની વાત એ છે કે પ્રભુએ જો કૃપા કરી છે તો દંડ પોતાથી અપરાધ થયો છે એનું પણ અનુસંધાન કરવા દે છે. જેના ઉપર ભગવાન કૃપા પણ નથી કરતા એમને એ પણ નથી જણાવતા કે તમારાથી અપરાધ થઈ ગયો છે, એની તો ઢીલમાં કટાઈ કપાઈ જાય પતંગ, ખબર પડે કે પેચ લાગે લાગ્યો એના પહેલાં તો ગયો હોય, આપણે એમ જ સમજીએ છીએ કે ઉડી રહી છે પતંગ. એમ ભગવાન જેના ઉપર કૃપા નથી કરતા એને એનો પણ અહેસાસ નથી કરાવતા કે તારાથી અપરાધ થયો છે, અપરાધ થયો છે એનો બોધ થઈ રહ્યો છે, એ જ પ્રભુની કૃપાનું પરિણામ છે. હવે જેને આ જાતનો બોધ થયો છે એના મનમાં એ જાતની ગ્લાની થશે કે મારાથી દોષ થઈ ગયો, હવે એનું નિવારણ કેમ? કેમ કે પ્રભુથી પ્રભુનો અપરાધ થયો હશે, એના દોષનું નિવારણ તો જીવ પોતાના સામર્થ્યથી કરી ન શકે, ન બીજા કોઈ શાસ્ત્રીય ઉપાયો પણ એ અપરાધને દૂર કરવામાં સમર્થ નથી. એ અપરાધ તો ભગવાન સ્વયં કૃપા કરીને એમાંથી એ દૂર કરે તો જ શક્ય બની શકે. એટલે એના ચિત્ત છે એ ખેદવાળો બનેલો રહેશે. તેવી સ્થિતિમાં સેવા છે એ આદિદેવી કી નહીં બને. કરિષ્યમાણ ક્રિયમાણ સેવયોહો ન આદિદૈવી કિત્વમ સ્યાદ. જે સેવા અત્યારે કરી રહ્યો છે અને જે હવે પછી પણ કરશે એની આદિદૈવિકતા સંપન્ન નહીં થાય. આદિદૈવિકતાનો મતલબ એ છે કે ભાવ સહિત પ્રેમ સહિત જે સેવા છે એ શક્ય નહીં બને. ધર્મબુદ્ધિથી કર્તવ્ય બુદ્ધિથી સેવા કરશે એ પણ નહીં હોય તો રોજ રૂટીનમાં કરતો આવ્યો છે તેની માફક પણ સેવાનો ક્રમ છે એ પણ કરતો રહેશે, એટલે ક્રિયાત્મિકા પણ સેવા થશે. પણ એ બંને જાતની સેવા પ્રભુ અંગીકાર નથી કરતા જો ભાવનાનો અંશ ત્યાં નથી. આટલો ફરક છે. પુષ્ટિમાર્ગીય સેવા, આદિદૈવિકી સેવા આદર્શ એ છે કે જેની અંદર ભક્તિભાવપૂર્વક પ્રેમ સહિત સેવા થાય છે તો એની આદિદૈવિકતા છે. પ્રેમનો અંશ નથી, કર્તવ્ય બુદ્ધિ માત્ર છે અથવા ક્રિયા માત્ર કરી રહ્યા છો તો એ સેવાને પ્રભુ સાથે કોઈ સંબંધ નથી. પ્રભુનો પુષ્ટિ પુરુષોત્તમનો પ્રાકટ્ય તો જ્યારે પ્રેમ સહિત સેવા થાય છે ત્યારે ત્યાં થઈ રહ્યો છે, એવો તાત્પર્ય છે અહીંયા. એટલે આદિદૈવિકત્વમ સ્યાત ન સ્યાત તન નિવૃત્ત્યર્થમ અસ્મિન ગ્રંથે વિચારાત્મકમ સાધનમ ઉપદેષ્ટુમ. આ જે પ્રતિબંધ છે એના નિવારણ માટે શ્રી મહાપ્રભુજી વિચારરૂપ સાધનનો નિરૂપણ આ ગ્રંથમાં કરી રહ્યા છે. ચિંતાના નિવારણમાં ઉપાય કયો? નવરત્ન ગ્રંથની અંદર કે જેટલી પણ પ્રકારની ચિંતાઓ છે એ ચિંતાને તમે કોઈ પણ રીતે દૂર કરો, કેમકે ચિંતા છે એ ઉદ્વેગ રૂપા કે ઉદ્વેગ જનિકા ચિંતા છે જે ભક્તિ માર્ગમાં સ્વસ્થ નહીં થવા દે. હવે પછી આગળ વધી ગયા છીએ, નિવારણ ઉપાય કરી કરીને પ્રભુની પ્રસન્નતા પણ પ્રાપ્ત કરી લીધી છે. હવે જે અપરાધ થયો છે એ થોડો ઉચ્ચ કક્ષાનો અપરાધ છે, હવે સીધો સાધો અપરાધ નથી. કેમકે નવરત્નની જે ચિંતાઓ છે એ એક નવવધુ જે ઘરમાં સસરઘરમાં પ્રવેશે તે વખતે એના મનમાં જે જાતનો ઉદ્વેગ થાય છે એ જાતની ભોલી ભાલી ચિંતાઓ છે, જેમાં ક્યાંક અજ્ઞાન કામ કરી રહ્યું છે, ક્યાંક પદ્ધતિની એને સમજ નથી, ક્યાંક કોઈકના સ્વભાવનો પરિચય નથી, એને કારણે એ વસ્તુ થઈ રહી છે. પણ અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં આવીને એને જ્યારે એક ઉદ્વેગ પકડી રહ્યો છે એ પ્રૌઢ ઉદ્વેગ છે, અને એ પ્રૌઢનો નિવારણ પણ બહુ પ્રૌઢ કક્ષાથી જ કરવું પડશે. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા વિચારરૂપ એટલે સ્વયં જ એ પ્રક્રિયા, ચિંતનની પ્રક્રિયા પુષ્ટિજીવને શ્રી મહાપ્રભુજી આપી રહ્યા છે કે તમે એ પ્રશ્નનો સમાધાન તમારા સ્તરે જ સ્વયં વિચારી શકો છો. એમાં ક્યાંક જીવ સ્વરૂપનો વિચાર શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે, ક્યાંક આત્મનિવેદનના સ્વરૂપનો પ્રકાર બતાવી રહ્યા છે, ક્યાંક પ્રભુના મહાત્મ્યનું કે પ્રભુના સ્વભાવથી આપણને પરિચિત કરાવી રહ્યા છે. એમ અલગ અલગ દ્રષ્ટિથી શ્રી મહાપ્રભુજીએ અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં આપણને બોધ કર્યો છે. અહીંયા પુરુષોત્તમજીએ જે ભાવ પ્રૌઢિનું નિરૂપણ કર્યું છે કે પોતાના ઉત્કર્ષનો જે સ્ફુરણ થાય તે વખતે ભક્તિમાર્ગી છે એની સેવા આદિદૈવિકી ન રહી જઈને આધ્યાત્મિકી અથવા તો આદિભૌતિકી બની જાય છે. એ સંબંધમાં આપણને મેં કેટલાક દૃષ્ટાંતો તમને કહ્યા હતા, જેમ શ્રી ગોસાઈજીના પ્રસંગમાં પણ આવે છે કે એક વખત કૃષ્ણદાસ અધિકારીનો જે પ્રસંગ છે એને ગંગાબાઈ જે ક્ષત્રાણી હતી એની સાથે એનો લફડો ચાલતો હતો કૃષ્ણદાસનો, તો એક ગમે તેમ કરીને એને બોલાવીને ને જતીપુરા એને વસાવી એક વખત ભોગ પધરાવીને જઈ રહ્યા હતા. તે વખતે ભોગ ઉપર એની દૃષ્ટિ પડી અને શ્રીનાથજી એમ આજ્ઞા કરી કે હું આ ભોગ આજે નથી અરોગ્યો. કોણ જાણે કેવી ભયંકર દૃષ્ટિ હશે કે ઠાકોરજીના ભોગ ઉપર, પુષ્ટિમાર્ગી વૈષ્ણવ હોવા છતાં પણ ઠાકોરજી ભોગ અરોગી ન શક્યા એવી કેવી ખતરનાક દૃષ્ટિ હશે. ત્યારે શ્રી ગોસાઈજીએ ફરીથી ભોગ ધરીને એને શ્રીનાથજીને અનુસર કરાવ્યા. જ્યારે પાછા પધારી રહ્યા હતા અને પ્રસાદ વાંટ્યો ત્યારે કૃષ્ણદાસે આવીને એને પૂછ્યું કે આ બધું શું ચાલી રહ્યું છે. એ તો ટ્રસ્ટી હતો ને પુષ્ટિમાર્ગનો, પહેલો આમ પહેલો ટ્રસ્ટી કૃષ્ણદાસ હતો. એણે આવીને એને પૂછ્યું કે આ શું ચાલી રહ્યું છે, ત્યારે ગોસાઈજીએ શબ્દો કહ્યા કે યે સબ તિહારે કીએ ભુગતે હૈ, તમારા કરેલા આ ભોગવી રહ્યા છીએ અમે. તો આ શબ્દો કૃષ્ણદાસ છે એ ટ્રસ્ટીને તો કોઈ કહી ન શકે ને, માલિક પણ ન કહી શકે ભૂતપૂર્વ. એટલે ટ્રસ્ટીનો અહંકાર એવો ગવાયો કે કૃષ્ણદાસે મનમાં વિચાર્યું કે હવે ગોસાઈજીનો કાંટો કાઢવો જ છે અહીંયાથી. તે વખતે એણે શ્રી ગોપીનાથજીના પુત્ર શ્રી પુરુષોત્તમજીને ચઢામણી કરી અને એ વાત સમજાવી કે તમે મહાપ્રભુજીના વંશની અંદર જ્યેષ્ઠ પુત્રની શૃંખલામાં છો અને તમે તિલકાયત કહેવાઓ, એટલે તમારો શ્રીનાથજીની સેવામાં રાઈટ છે અને ગોસાઈજી ખોટા આગળ વધી ગયા છે, એટલે તમે તમારો હક લ્યો. અને એના માટે પુરુષોત્તમજીને ચઢામણી કરી અને કૃષ્ણદાસ પોતે ત્યાં છડી લઈને ઊભો રહ્યો. ગોસાઈજી જ્યારે સેવામાં પધાર્યા ત્યારે એમણે રસ્તો રોકીને કહ્યું કે તિલકાયત આવી ગયા છે, તમારું કંઈ કામ નથી અહીંયા. આ જે અપરાધ થયો, હવે જુઓ આમાં રોચક ઘટના છે અને ઠાકોરજીની પણ બહુ વિચિત્ર ક્રીડા છે આમાં. આટલી દુષ્ટતા કૃષ્ણદાસે કરી તેમ છતાં પણ ઠાકોરજી છે એની સાથે બોલી રહ્યા છે અને ભક્તાધીનતા પ્રકટ કરી રહ્યા છે. એટલી ભક્તાધીનતા કે શ્રી ગોસાઈજી પરાસોલી જઈને બિરાજ્યા શ્રીનાથજીના વિરહમાં ચંદ્ર સરોવર પર, અને પાછળ બારી પડતી હતી જ્યાંથી શ્રીનાથજી ગોસાઈજીને દર્શન આપવા માટે પધારતા એ ખબર પડી કૃષ્ણદાસને, તો બારી પણ ચણાવી દીધી. તો એક વિચિત્ર ક્રીડા છે, પરંતુ એક જાતનો સૌભાગ્ય પોતાનો ઉત્કર્ષ છે એ કૃષ્ણદાસે સ્વીકાર્યો અને એને પાછો શ્રીનાથજીએ થાબડ્યો પણ. એકંદરે આપણે જોઈએ તો આપણને એમ લાગે કે આ આને કઈ બુદ્ધિથી સમજવું, કયા તર્કથી સમજવું, એવી જાતની ક્રીડા છે. પણ વસ્તુ તો આપણે જોઈએ આ ઘટનાનો અંત જે રીતે થયો અને કૃષ્ણદાસનો જે રીતથી પ્રેત બન્યો એ અને એનું અપમૃત્યુ થયું, એ જોતાં આપણને એમ લાગે કે શ્રી ગોસાઈજીએ એને ચઢાવ્યો, વધારે એને જોરથી પટકવો હતો એટલે ચઢાવ્યો. કૃષ્ણદાસને જોરથી પટકવો હતો એટલે શ્રીનાથજી એને ઊંચો ચઢાવ્યો હતો, કેમ કે જો એનો ફેવર ન કરત અને શ્રીનાથજી સ્વયં પોતે પોતાનો પ્રમેયબલનો ત્યાં વિશેષ પ્રયોગ કરત તો કૃષ્ણદાસનો પત્તો ત્યારે પણ કાપી શક્યા હોત. પરંતુ એ ન કરીને કૃષ્ણદાસને પટકવો છે જોરથી એટલે એને ઊંચો ચઢાવ્યો અને એના સૌભાગ્યમતને સ્વીકાર્યો પણ ખરો શ્રીનાથજી, એને થાબડ્યો પણ ખરો. આ એક એવા પ્રસંગ છે કે જેની અંદર થોડોક પ્રભુ આપણા તરફ નમે એમાં આપણે પ્રભુના માથે સવાર થઈ જઈએ એવી જાતની મનોવૃત્તિ પ્રકટ થઈ રહી છે. કૃષ્ણદાસના ચરિત્રની અંદર આપણે આ વસ્તુ જોઈ છે. તે જ રીતે જગન્નાથ જોશીનો પ્રસંગ આવે છે કે ઠાકોરજીને એ પોતે ભોગ ધર્યો, અનસખડી ભોગ કે રાજભોગ ધર્યા, અને ત્યાં વખતે એમના મનમાં એમ વિચાર આવ્યો કે ઠાકોરજી આવા જરીના વાગા ધરીને ને આરોગી રહ્યા છે તો એ છોવાઈ જશે. આપણા વ્યવહારમાં એવું છે કે આપણે બહારના કપડાં પહેરીને એને ભોજન નથી કરતા, ભોજન કરવા માટે અલગથી સ્નાન કરી અને વસ્ત્ર પહેરી અને ભોજન કરતા, આ જાતની એક પ્રણાલી હતી. હજી પણ ક્યાંક બ્રાહ્મણ ભોજન થતા હોય ત્યારે તમે જોતા હશો કે ઓલું લાલ અબોટિયું પહેરીને અને નાહી ધોઈને પછી ભોજન કરતા હોય. જૂના સમયમાં એક બહુ સામાન્ય પ્રક્રિયા હતી કે કોઈ પણ વ્યક્તિ ભોજન કરતું પોતાના ઘરમાં તો સ્નાન કરીને પછી ભોજન કરતો, બહારથી આવીને સીધું જૂતા પહેરીને ને ટેબલ ખુરશી પર બેસીને આ જાતનું ક્યારેય પણ હતું નહીં. અમારે ત્યાં પણ પ્રાચીન પરંપરા હજી સુધી પણ એવી રહી હતી કે વૈષ્ણવોનો સ્પર્શ થયેલો તો પણ અમે સ્નાન કરીને પછી જ ભોજન કરી શકતા, તે વિના ભોજન ન થઈ શકતું. તો એ જ જાતનો વિચાર છે એ જગન્નાથ જોશીના મનમાં પણ આવ્યો, કેમ કે પોતે બ્રાહ્મણ હતા અને બહુ કર્મઠ બ્રાહ્મણ હતા, એ ક્ષેત્રમાં એમની બહુ પ્રસિદ્ધિ હતી. એટલે ઠાકોરજીના વિષયમાં એમને એવો વિચાર આવ્યો કે ઠાકોરજી અમે તો નાહી નાહીને ભોજન કરીએ અને ઠાકોરજી એમને બિરાજી જાય છે, આ કેવું કહેવાય. એટલે ઠાકોરજીએ ભોજનનો થાલ છે લાત મારીને એને ફેંકી દીધો. જગન્નાથ જોશીને સમજ ન પડી કે આ શું વાત થઈ ગઈ, કેમકે એ પોતે પોતાના શાસ્ત્રીય સંસ્કારથી વિચારી રહ્યા હતા. ફરીથી ભોગ ધર્યો, ફરીથી લાત મારીને ફેંકી દીધો, એમ રિપીટ થયા કર્યું. આખરે જગન્નાથ જોશીની હાલત ખરાબ થઈ ગઈ, અક્કલ કામ કરતી બંધ થઈ ગઈ, અપરાધ શું થયો, માફી માંગી. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે તને સમજ નથી પડતી કે તારું સ્વરૂપ શું છે અને મારું શું છે. અમારે બરોબર તું પોતાને લખે છે કે અમારે સ્નાન કરીને ભોજન કરવું એ તમારો નિયમ હશે શાસ્ત્રનો, પણ એ અમારા ઉપર લાગુ નથી થતો. એ અપરાધને કારણે 2 મહિના સુધી ઠાકુરજી એમના સાથે કિટ્ટા થઈ ગયા હતા, નહીં બોલ્યા. તો વાર્તાકાર ત્યાં ભાવ પ્રકાશકાર સમજાવે છે કે ઠાકુરજીની અંદર એ વિપરીત ભાવના અસંભાવના નહીં કરવી જોઈએ, કેમકે પ્રભુનું સ્વરૂપ અલૌકિક છે. એટલે આપણે આપણા લૌકિક દેહના વિચારથી પ્રભુના સ્વરૂપનો વિચાર કરીએ તો એ કોઈ પણ દૃષ્ટિથી ઉચિત નથી. પણ આવી જાતનું થઈ જાય કે જ્યારે સ્નેહ થઈ જાય, પ્રભુ થોડુંક પોતાનું આધીન્ય ભક્તને પ્રકટ કરે, તો પછી ભક્ત છે ભગવાન ઉપર સવાર થવાની ચેષ્ટા કરી જાય અને એ અપરાધ એને ભક્તિ માર્ગથી બહિર્મુખ કરી શકે. ભગવાન ઉપર સવાર થવાનો પ્રસંગ વ્રજભક્તોના અંદર પણ આવે છે, એમને પણ એટલે હદ સુધી ઈચ્છા કરી